મિત્રો, ઘણા લોકો પૂછે છે કોન્ફિડન્સ કેવી રીતે વધારવો. જવાબ બહુ જ સરળ છે, કન્સિસ્ટન્સીથી. કન્સિસ્ટન્સી એટલે નિયમિતતા. દરરોજ થોડું વાંચવું, દરરોજ 10 મિનિટ પ્રેક્ટિસ કરવી, દરરોજ એક નાનો સુધારો કરવો. જ્યારે આપણે રોજ એક જ કામ કરીએ પરંતુ ઈમાનદારીથી કરીએ છીએ, ત્યારે આપણે અંદરથી એક અવાજ આવે છે, હા હું કરી શકું છું. કોન્ફિડન્સ કોઈ એક દિવસમાં નથી આવતો, તે નાના નાના પરંતુ સતત કરેલા પ્રયત્નોથી બને છે. એક દિવસ છોડશો તો ડાઉટ આવશે, 30 દિવસ સતત કરશો તો કોન્ફિડન્સ ઊભો થશે. મિત્રો, યાદ રાખીએ, ટેલેન્ટ આપણને શરૂઆત કરાવે છે, પણ કન્સિસ્ટન્સી આપણને વિશ્વાસ અપાવે છે. આજે જ નક્કી કરીએ, મોટું નહીં પરંતુ રોજ થોડું થોડું, કારણ કે કન્સિસ્ટન્સી કોન્ફિડન્સ બનાવે છે.